પણ બીજી રીતે અસમાનતા હોય છે વ્યવહારિકતા નો. ઇન્દિરા આવી આપણે વડોદરા, જ્યાં સુધી હું જાણું નહીં કે આ મને દર્શન કરવા આવી છે એવું ના જાણું ત્યાં સુધી હું થોડું થોડું વ્યવહાર નહીં થતો. બરાબર. અને પછી કે શું દર્શન કરવા આવી છે તમને કોઈ વ્યવહાર નહીં. વ્યવહાર ને સાચું હોય મારો ખોટ છે, લૌકિક ખરે છે. બરાબર છે. મોટો નાનો બધું છે વ્યવહાર નું, અને નિશ્ચય બધા સમજ બધા સમાન નિશ્ચય કરતા બધા સાચા. આ વાત બહુ સ્વાભાવિક છે કે વ્યવહાર તો એમાં ફરક રાખી શકાય. વ્યવહાર જેવો છે એવો જ મારે કહેવું પડે. કેટલાક માણસો તરીકે કલેક્ટર લેવા તો આપણે હોય સાહેબ કેમ કે છે તમને સાહેબ નહીં કહું તો આ બધા શું નીતિ કહેશે એ છે કે પછી ચેટ કહું બધા બરાબર મારો ચોખ્ખો મીઠો હોય ચઢાવવા માટે બી સર વ્યવહાર વ્યવહાર મારો વ્યવહાર હું તો આદર્શ હોય મારે આજુબાજુ પાડોશીઓ પૂછે તો આદર્શ વ્યવહાર હોય મારી વાઈફ પૂછે તો આદર્શ વ્યવહાર હોય બધી આદર્શ જ વ્યવહાર કરતો. એ પ્રશ્ન નથી દાદાજી, એ પ્રશ્ન તો બરાબર છે કે વ્યવહાર તો બરાબર છે પણ જે દરેક ને પોતાના દુઃખ ને રજૂ કરતું કાઢનારું નથી ફોન કરું છું જેને હોય જેના ડિપાર્ટમેન્ટ હોય ફોન કરતો છું કામ કરે ના થાય ત્યાં સુધી મુક્તિ માટે લાયક ના રહે તો બસ રહે નહીં. કરોડો રૂપિયા એવા દુઃખદાયી છે કરોડ થી પછી એના માટે ફોન કરવો પડે મારે રોજ. બરાબર. છતાં એ સેજ કહે છે કે હું કરોડ માંથી આટલા લાખ રૂપિયા કન્ડિશન નહીં થતી અમારે કદી જોઈએ નહીં. તો પુસ્તક છપાવવું તો અહીં આવવામાં એક સંઘમાં એક આને કોઈ દેખતું નથી. પુસ્તક છપાવવું હોય ફ્રી આપવા સાથે છે આપની પાસે યુવા સંગઠન એવું ખરું યુવા સંગઠન યુવકોનું કે યુવતીઓનું કે જે ગરીબોની સેવા કરે જઈને એવું કોઈ સંગઠન છે એ સંગઠન તૈયાર કરી દીધું. અચ્છા. હા ગરીબો એટલા નહીં દરેક લોકોની સેવા કરે ને લોકોને વિચારો ફેરવે એટલી હું તૈયારી કરી દઉં. અને એ લોકોને રહેવાનું સ્થળ બંધ છે એટલે કયા પ્રકારની યોજના છે જેને જાણવું છે મને. આખી સંપૂર્ણ મહાવીરની યોજના છે બધી યોજના છે. કેવી રીતે બધી જ ચેન્જ કરવાની કારણ કે આજે આજે કોઈ પણ સાધુ સાધુ સાધુ કશું કરી શકતા નથી. આજે હેલ્પ કરી શકતા નથી. હેલ્પ સમજાવો દાદા હેલ્પ કોણ કરી શકે જેની દ્રષ્ટિ બદલેલી હોય સવળી દ્રષ્ટિ થયેલી હોય તે હેલ્પ કરી શકે. બાકી અવળી દ્રષ્ટિ વાળો કોઈ પણ બજાતની વાતો કરે હેલ્પ નહીં કરી શકે. એટલે ભગવાન મહાવીરે પણ ના પાડી છે કે જ્યાં સવળી દ્રષ્ટિ ના થાય ત્યાં સુધી કોઈ ઉપદેશ આપશો નહીં. અને ક્રોધ માન માયા હોય તે ઓછા ન થયા હોય ઓછા થયા હોય તો વાત જુદી છે પણ ઓછા થયા ના હોય અને તેનો ઉપદેશ આપશો છે તે નર્કના અધિકારી છો કસાય છે એ પ્રભુ ના કરવી એ નર્કના અધિકારી છે. પણ યુવકોનું કોઈ સંગઠન ખરું કે જે લોકો અને કઈ રીતે એ લોકો સેવા કરે યોજના કઈ કયા પ્રકારની યોજના છે જે રીતે દાદાજી તમે આપો એટલી વાર કરે મારે અહીં બંધાય એટલું. યુવકો જે આવે છે આપની પાસે યુવકો અને યુવતીઓ હવે એ લોકો ગરીબોની સેવા કરવા કરે એવી કોઈ યોજના કે પરિકલ્પના છે આપની પાસે? અચ્છા, કયા પ્રકારની યોજનાઓ? એનો ફરજ આગળ આવે એવી એમને તંત્ર પાડવામાં આવે કે જીવન જીવવાનું કળા શીખતા જાય. શું કહ્યું? પણ એવું કઈ તંત્ર તમે સ્થાપ્યું છે કોઈ? બધું બધું કારણ કે એ લોકો, એ લોકોનું ફરજ શું છે? જગત કલ્યાણ કરવાની ફરજ. પોતાનું કલ્યાણ થઈ ગયું છે માટે જગત કલ્યાણ માટે તૈયાર થાય. અરે હજુ લગભગ બીજા ઘણા છોકરાઓ તૈયાર છે. એમને એવું ખરું કે દિવસના અમુક કલાક કામ કરવાનું જ, કે અઠવાડિયામાં અમુક કલાક કામ કરવાનું જ? 24 કલાક કામ કરવાનું. 4-5 કલાક ઊંઘ સિવાય 24 કલાક કામ કરવાનું. પણ તો પછી એમનો રોટલો ક્યાંથી આવે? એ લોકોને પોતાની કમાણી, એની કમાણી જરૂર નથી. એની કમાણી કમાવામાં આવશે. બરાબર છે. એ સંકટ આપણે અને તે સર્વસ્વ નો ત્યાગ કરેલા, સર્વત પ્રકારની મમતા નો ત્યાગ. પણ આપની પાસે શિક્ષણ કે પ્રશિક્ષણ લેવા આવે ખરા? પેલા તો નિર્દય એ શિક્ષણ થી આપું છું. સવારના 6:30 રાતના 11:30 એ શિક્ષણ આપ્યા કરું. અચ્છા, એક વચ્ચે 3 કલાક નો રજા આપેલો. બરાબર. 6:30-11:30. બીજો એક પ્રશ્ન મને સૂજે છે કે ધ્યાન ધ્યાન ધ્યાન આપણે સાધના કરીએ, સમાધિ મૂકીએ, ધ્યાન કરીએ, પૂજા કરીએ, અર્ચના કરીએ, સ્તુતિ પ્રાર્થના આપણે ગમે તે શબ્દ વાપરીએ, પણ એક એવી સ્થિતિ લાવીએ છીએ કે આપણે એને પ્રભુ અને આપણે, આપણે એટલે વ્યક્તિ અને સમષ્ટિ અથવા તો પ્રભુ, એની વચ્ચે ગુરુની જરૂર હોય છે ખરી? આપણે ગુરુ એટલે મારો પ્રશ્ન દાદાજી, હું અને પ્રભુ એ વચ્ચે આપનું જે અસ્તિત્વ છે કે આપ જ્ઞાન પ્રદર્શક છો, માર્ગદર્શક છો, હું માર્ગ શોધક છું, પણ ખરેખર ગુરુની જરૂર હોય છે ખરી? બરાબર છે મારો પ્રશ્ન? મનુષ્ય તરીકે ગુરુ કેવા હોવા જોઈએ એના કરતા ના ગુરુ કરવા સારા. ગુરુ કર્યા કરે સારું. પ્રભુ ની સાથે જો મારે સંતાન મેળવવું હોય, મારે જો ઊંચામાં ઊંચી કક્ષાએ જવું હોય અને ગુરુ ન હોય તો કઈ રીતે જવાય? ગુરુ ના કહો, અમારે જવું છે એ તમારું ધ્યાન છે ને, તો વસ્તુ તમને ઘેર બેઠો બગડી જાય. શું કરું? વસ્તુ તમારે ઘેર બેઠા હોય છે. ગુરુ કરવા દેશો તો કઈ કઈ ગુરુ તો ગુરુ ની આવશ્યકતા ખરી? આવશ્યકતા નિમિત્ત છે ગુરુ જોઈએ. કલયુગ ને લઈને, આ કલયુગ ને લઈને એમાં માલ થતો નથી ગયો. બરાબર. કારણ કે એ તમારા બધા વિશેષ સ્વાસ્થ્ય એ એના પોતાનું કામ કરાવવા પડે છે, તમે તમારું કામ કરાવો. આ રસ્તો ગુરુ શિષ્ય ના હોવા જોઈએ. બરાબર છે. પણ અપવાદ સ્વરૂપ કોઈ તો ગુરુ હોય ને? ખરા સર, એને સમજણ ના હોય. એને જોયું અપવાદ હોય છે ત્યારે સમજણ નથી હોતી. સમજણ હોય છે ત્યારે આવા હોય છે. એટલે એના કરતા ઘેર કઈ પુસ્તકો સારા હોય. બરાબર. પકડી અને મનન કર્યા કરો સારું. પુસ્તકો એ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. પુસ્તક ને ગુરુ કરવો, જેમાં ઇકો ગ્રંથ સાહેબ ને કરે છે ને, ગ્રંથ સાહેબ કરે. શું કરવું? બરાબર છે. કર્યું છે માટે. અને ગુરુ તરીકે કશું સાધન ના હોય તો એક કોઈ પણ વસ્તુ મૂકવી, તેની ઉપર લખવાનું શ્રી કૃષ્ણ શરણમ નમો ભગવતે મહાવીરાય શું બરાબર છે તેને કરતો હું આ કરું સર કુગુરુ બરાબર કુગુરુ નહીં જોઈએ ભગવાન કુગુરુ કોને કહે છે કે તેને સંયમ નહીં બરાબર જેને સંયમ નહીં એ કુગુરુ હવે દરેક ધર્મમાં ઉપવાસનું મહત્વ હોય છે કોઈ ક્રિયાકાંડ હોય કોઈ વિધિ હોય કર્મકાંડ હોય દેહને કષ્ટ આપવાના પ્રકાર અલગ અલગ છે તેવું આપ માનો છો ઉપવાસમાં દરેક ઉપવાસ હોય ખોરાક થી આ ખોરાક એ છે ને દારૂ થી જાગૃતિ બંધ કરી બરાબર છે પણ દેહ ને કષ્ટ આપવું નહીં દેહ ને કષ્ટ આપવાની જરૂર નથી શરીર ને કષ્ટ આપી દે કષ્ટ આપવાની જરૂર છે શરીર નો ગુનો જ નથી શરીર નો ગુનો જ છે ગુનો જ્ઞાન તને છે બરાબર છે એથી ચેતના જે જુદા પગે છે એમાં શરીર નો ગુનો છે તો એક બીજો પ્રશ્ન પણ મને થાય છે કે પાપની શું વ્યાખ્યા પાપ આખા જગતના જે ધર્મો છે ધર્મો છે અને સર્વાયા રીતે કેવું હોય તો એક જ વાત સમજાવી દઈએ બધાને કે જો તમારે સુખ જોઈતું હોય તો આ બીજા જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય દુઃખ આપો જે અનુકૂળ આવે તે કરો આનું નામ બરાબર છે એ બધું પૂરું થાય સુખ જોઈ તો સુખ આપ તેથી ક્રેડિટ ક્રેડિટ બનતા છે અને દુઃખ જોઈ તો દુઃખ આપણે ડેબિટ બનતા છે એનું ફળ તો સાચું છે અને એની સાથે જ એક પૂરક પ્રશ્ન બીજો થાય છે કે આ સુખ જે આપણે કહીએ છીએ કે ઉદય જે થયો કે વિકાસ થયો કે પ્રગતિ થઈ એ સુખ કોને કહો આપ કલ્ચર છે જગતનું જગત સાચું સુખ તો ચાક્યું નથી જે સાચું સુખ થાય ને ચાકે નહીં મારી પાસે ફરિયાદ કરે એટલે સુખ આપ કોને કહો છો સુખ ની વ્યાખ્યા આપની દ્રષ્ટિએ સનાતન હોવું એને પછી દુઃખ જ ના તો બરાબર છે એ સાચી વાત છે અને પણ એ મન સુખ કહીએ છીએ આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ સુખ ને માટે બધી જ પ્રવૃત્તિઓ કરીએ છીએ સુખ ને માટે નથી સુખ જગત નો વ્યવહાર માં જોઈતું હોય હા એ જરાક થોડીક વ્યવહારમાં સુખ જીતું હોય તો માણસે નોર્માલિટીમાં જીવન જીવવું જોઈએ ખાવામાં નોર્મલ ઉડવામાં નોર્મલ ભણવામાં નોર્મલ નોકરી કરવામાં નોર્મલ સ્ત્રી વિષયમાં નોર્મલ બધા નોર્મલ જીવે એ સુખ વ્યવહારમાં ચોક્કસ હોય બરાબર છે નોર્માલિટી એબવ નોર્માલિટી થી પોઈઝન બિલો નોર્માલિટી થી પોઈઝન બરાબર છે સમય ભાવ રાખીને વચ્ચે રહેવું જોઈએ શોધખોળ કરવી જોઈએ કે આપણે કેટલું ખોરાક આપણને નોર્મલ થઈ પડે છે બરાબર છે તો એની શોધખોળ કરવી બરાબર બુદ્ધિ હોવાથી શોધખોળ થઈ શકે થઈ શકે છે બરાબર છે પછી ચિંતન કેટલું કરવું જોઈએ નોર્માલિટી હોય નોર્માલિટી હોવી જોઈએ તો શું થશે નોર્માલિટી રાખો તો સુખ પ્રાપ્તિ થાય આ કલ્પિત સુખો કલ્પિત સુખો છે એન્ડ વાળા સુખો છે પણ ઇન્દ્રિય ગમ્ય સુખો જે છે ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતા સુખો તે પણ નોર્માલિટી સુખ વચ્ચે સાહેબ દ્વારા થાય એ પણ પહોંચે પણ એટલા સુખો પૂરતા નથી, ઇન્દ્રિય દ્વારા જે સુખો પ્રાપ્ત થાય છે એ જ આ એક જીવન માટે પૂરતા નથી. સામાન્ય માણસ માટે, મારા જેવા સામાન્ય માણસ માટે આ ઇન્દ્રિય ગમ્ય જે સુખો છે, ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત હું જે કરી રહ્યો છું, આંખ દ્વારા, કાન દ્વારા, મારી વાચા દ્વારા, દસે ઇન્દ્રિયો દ્વારા, નાસિકા દ્વારા, હવે મારા જો એ જ સુખો મને મળી રહેતા હોય અને હું કોઈનું બગાડતો ન હોઉં, કોઈનું અશુભ ઈચ્છતો ન હોઉં, તો એ સ્થિતિ શું ખોટી છે? અધ્યાત્મમાં જવાને બદલે સમજાય કે નહીં? ટકાઉ નથી, કોઈ પણ માણસ ટકાઉ નથી એવી, એટલે પછી ટકાઉ નહીં હોવાથી કંટાળી જાય છે. એ સ્થિતિ ટકાઉ નથી હોતી. ચાર ઇન્દ્રિયો નું સુખ તમે ભોગવી શકો, આઠનું તમારે જલેબી ખાવી તો ખાધું, પછી ના ખાવી તો જલેબી દાવો ને મારી બરાબર. અને પાંચમું જે સુખ વિષય સુખ ભોગવવા જાવ એ હમો દાવો માંડનાર કરે. બરાબર, તમારે સિનેમા ના જવું હોય તો ત્યાં જ આવવું પડશે, એટલે દુઃખકારી છે, પરવસતા છે. બીજા બધા સુખ ને તમે હવે સુખ ના ગમે એટલો સુખ ભોગવો, અમે દાવો નહીં હોય. બરાબર છે, બહુ સારી વાત છે. દાવો તરત ઉભો થશે, એનાથી સંસાર ઉભો રહ્યો છે. ખરી રીતે એમાં સુખ છે, વિપરીત માન્યતા સ્વીકારી. પણ એવું ના થાય કે જે જીભનું સુખ છે એના કરતા જે વિષયનું સુખ છે એ વધારે પ્રમાણ છે સુખમાં. હા, એ પ્રમાણ વધારે લાગે છે, કદાચ એટલા માટે એને માટેની લાલસા પીપાસા. એવું છે ને જી, એક માણસ અહીં દરાજ પડી હતી તો એનું વિષય મને એમાં નહીં જતો. કારણ કે ચામડી તો વિશે છે, બરાબર, લોહી નીકળતો સુખ પડે છે ને વિષય ગમે એવો હોવો જોઈએ. કેવું હાથ ને ગમવો જોઈએ, નાક ને ગમવો જોઈએ, જીભ ને ગમવો જોઈએ, કોઈને ગમે એવું નથી. ના વિષય ઉભો થયેલો એટલે આપડા ઋષિ મુનિઓ શું કામ કરતા હતા કે લગ્ન કરતી વખતે લગ્ન ની જરૂરિયાત છે, બે પાર્ટી જીવન જીવવા માટે પૂરક છે. એટલે ઋષિ પત્ની એમ કહેતા હતા કે તમારી શું ઈચ્છા છે, તમારી સાથે આપણે લગ્ન કરીએ, તમારી શું ઈચ્છા છે? મારે આ એક બેગો બે બાબો તમને દાન આપીશું, બસ એ દાન બે ત્રણ ઘરમાં પતી જાય, પછી અમે ત્યારે વ્યવહાર પછી મિત્રાચાર્ય છે. અને આ તો મિત્રા ચાલી રહ્યો છે, કકડાટ મેં જીવન જીવ્યું, માણસો કેમ કેવાય? એટલા માટે વિષય નો આઠ ને પાન ઉપર લખ્યું, આઠ ને પાન લખ્યું જે વાંચીને લોકો પાંત્રી પાંત્રી ના માણસ હતા વિષય લાખો જીની હિંસા થાય છે, અહિંસક લોકો આ ધંધો માર્યા છે એમ તો સાહેબ એને સમજવું જોઈએ. અને આતંક ઉઠાવ ને ભલે ઉત્સાહ છે, બધું થાય છે. આજથી બધું જુઓ જેટલી વાત તમારે તમારી વાત ગાય છે એમાં બીજે દુનિયા નુકસાન નથી. શું કહ્યું? જેટલી વાત એવી વાત સુખ ના બે પ્રકાર છે. હા, એકમાં તો આપણને આત્મ સુખ મળે છે, પોતાનું સુખ, બીજાને નુકસાન નથી. અને એકમાં એવું છે કે જે સમસ્યાઓ પેદા કરે છે, અને બીજું સુખ જે છે બીજા પ્રકારનું, એમાં બીજો પક્ષ પણ છે, વિપક્ષ પણ છે, અને વિપક્ષને કારણે સમસ્યાઓ પેદા થતી હોય છે. અને તે ના હોબળવાનું મોટા મોટા ગજો ઘેર આવડા આવડા છે, તમારા મક્કલ નથી. માણસે છે એક જ શબ્દ ને મારી જિંદગીમાં ખબર જ નહીં, હું વૈરાગી રહી ગયો. એક શબ્દ ને ખબર પાછું લાગ્યું, કયા સુધી માટે આવશો શું માન સમાન ભંગ થાય છે. સમાન માણસ નું કહું છે ત્યાં સુધી સંસ્કાર માં છે, ત્યાં સુધી સમાન થયું નથી તો માણસ અભિમાન નહીં. સમાન પણ કોઈ નાખ્યું મગરો નહીં સર, મારો સમાન કહેવા મને જો કદાચ સમાન મારું પણ થયું તો હું તો ઉડી જાય બધું શું બરાબર. હું તો પ્રશ્ન બદલે તમે જો સત્સંગ થઈ જાય એક શબ્દ પૂછ્યો કે તમે આ બધા ડાક્ટરો છો, કોઈનામાં સંતા હશે અને શક્તિ હોય તો મને કહો શું કર્યું. આ શું કરે, આવું આવું પ્રશ્ન પૂછે છે કે ભૂલ ભલા નામે બધું કરાવીએ ને તમારે અટકે તો તમે કરી શકો, બીજાની હેલ્પ લેવી પડે, બીજાની હેલ્પ લેવી પડે, તમને કરતા શક્તિ નથી આવી, બીજાની હેલ્પ લેવી પડે. આ જે રોજ થાય છે એ તો નેચર છે, અટકે નહીં તો તમારી શક્તિ હતી. ધંધા કરવાની શક્તિ મને આપતો બધું જોઈને સારા સારું ખબર છે. એને માટે એક બહુ સરસ દ્રષ્ટાંત છે ને કે ડોક્ટર જે હોય, બાળકનો પ્રસવ થાય ત્યાં સુધી એક્સપર્ટ છે ડોક્ટર, ડોક્ટર વિશારદ છે, તજજ્ઞ છે, નિષ્ણાત છે. અને જે ક્ષણે એ બાળકનો પ્રસવ થયો અને બાળકે રડવું શરૂ કર્યું, પછી ડોક્ટરને ખબર નથી કે બાળકને શાંત કેમ કરવું, એ પછી માતા જ કરી શકે, એ માતા જ કરી શકે. બરાબર, એ ડોક્ટર ના કોઈ પુસ્તક માં એ જ્ઞાન નથી કે આ બાળકને શાંત કેમ કરવું, બાળકને શાંત કેમ કરવું એ શાસ્ત્ર માં લખ્યું નથી. ફ્રાન્સમાં એક બહુ મોટો ફિલસૂફ હતો જ્યાં પોલ સાર્ટ્ર કરીને, તેણે 1.5 કલાક પ્રવચન આપ્યું, આ સૃષ્ટિ નશ્વર છે, દુઃખ છે બધું. પ્રવચન પૂરું થયા પછી એક વિદ્યાર્થી ઉભો થયો કે સાહેબ એક જ મારે પ્રશ્ન પૂછવો છે, આ દુનિયામાં બધું જ ખરાબ છે, આટલું બધું દુઃખ છે, તો બાળક હસે છે શા માટે, બાળક શા માટે હસે છે. સાત્રે ઉત્તર આપ્યો કે 5000 વર્ષથી માણસ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યો છે, દુનિયાભરની ફિલસૂફી આનો ઉત્તર નહીં આપી શકે, અને 5000 વર્ષથી આ જ પ્રશ્નનો ઉત્તર શોધી રહ્યા છીએ આપણે કે આ બાળક આટલું બધું દુઃખ હોય છે પણ હસે છે શા માટે. એ રહસ્ય રહે, બધું જ ઇન્દ્રિય ગમે ન થાય, એ સારું છે આપણે માટે. એટલે આ દુનિયા છે ને કેવી રીતે ચાલે છે, દુઃખની એક છેલ્લી વાત કરી દે, દુઃખ ક્ષમા કરજો, હું આપને આપ કરી રહ્યા હતા, કઈ વાત કરી રહ્યા હતા જી, ઇટ હેપન. હા, આ થઈ રહ્યું છે, લોકો એને કે હું કરીશ. તમે છોકરાને મારો તેનો વધુ નથી, પણ ઈટ હેપન્સ રીતે મારો, ઈટ હેપન્સ તો શું થઈ રહ્યું છે એને તમે જોતા રહો, ઘટનાઓ ઘટે છે એના પ્રમાણે. ઈટ હેપન્સ એ જ રહ્યું છે. એને આપણા લોકો શું કે છે, હું કહું છું એ જ ક્રાંતિ છે. કોઈ સંધાન નથી, બહુ બડી ગોડ ઇઝ ક્રિએટર. કરેક્ટ રિલેટિવલી પોઈન્ટ શું કહ્યું? Not by real point. God is really correct by Christian viewpoint. Viewpoint. Indian viewpoint, Muslim viewpoint. Not by fact. By fact, the world is it puzzles, itself puzzles. Barabash. And then jate dhuyen gunsa puzzles. Dhuyen mani puzzles hayri mui dekhai cha. Adi mani kao se ni, God is created. ખોટું નથી, રિલેટિવ બરોબર છે, રિલેટિવ સત્ય છે, રિયલ સત્ય નથી. રિયલ સત્યમાં ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ બરાબર છે, અને સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે. તેને આપણે રોકીએ છીએ, મારા સંજોગો નથી, સંજોગો નથી આપણે કહીએ છીએ. હા, તમે જે જગ્યાએ બેઠા છો ને, સ્ટેજ, ટાઈમ, સ્થળ, કાળ, એટલા સંજોગો ભેગા થાય બરાબર છે. કોઈ કરતા નથી, તમે કરતા નથી, ઈશ્વર કરતા નથી, બધું સંજોગો કરતા છે. જેમ તું એ બહુ ભેગા થઈ જાય, એ પાણી થઈ જાય, પણ તરત ઠંડકો થાય. જગત આખું સંજોગોથી દૂર થઈ ગયું છે અને વિજ્ઞાનથી દૂર થઈ ગયું છે. જેવું છે, ગોડ ઇઝ રિયલી કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. આમાં તો પ્રશ્નો તો ઘણા છે, બે પ્રશ્નો પૂછી લઉં. હા, બે જ પ્રશ્નો પૂછી લઉં. દાદા, આ તો રિયલ સર છે, આ ભેદ જ્યાંથી ચાલે છે ને, ત્યાંથી છે તે આપણા લોકો કયા કરે છે કે બદલી દોરીમાં સાપ નિભ્રાંતિ, અને ચીપમાં રૂપાની ક્રાંતિ. બે શબ્દ થી બીજો શબ્દ જ કયો નથી. અનેક રીતે શબ્દ હું આપવા માંગુ. શું કહ્યું? હા, આપણે કારણ કે આમાં શબ્દ જે છે બહુ સરસ રીતે અપાઈ રહ્યા છે, એટલે હું કહું છું કે આ જેવું બોલે એવું પાછું નહીં બોલાય. બીજી રીતે હવે માત્ર મારે બે પ્રશ્નો પૂછવા છે. એક તો દુઃખની વ્યાખ્યા શું, એક વાત, અને બીજી વાત એ કે આ જ્ઞાન જે છે એમાં વિજ્ઞાનનો કોઈ જ યોગદાન નથી? આ વિજ્ઞાન જ છે, હું જે બોલું છું એ વિજ્ઞાન છે. આ પેલું બાહ્ય વિજ્ઞાન છે. બાહ્ય વિજ્ઞાન વિનાશી હોય અને એબવ નોર્મલ પોઝનસ હોય, બિલો નોર્મલ પોઝનસ હોય, નોર્માલિટીમાં એ વિજ્ઞાન સારું હોય એવું મેં ફરી નાખ્યા સાયન્ટિસ્ટ. આ જ વિજ્ઞાન છે કે તમારું વિજ્ઞાન વજન જ છે, અત્યારે એબોવ નોર્મલ થયું છે, જગતને નુકસાનકારક છે. શું કહ્યું? બરાબર છે. નોર્માલિટી સુધી તમારા વિજ્ઞાનની શોધખોળ કરવાની જરૂર હતી. બરાબર છે. તમે તો એટલે બધી વિજ્ઞાન કરવા માંગો છો કે માણસને અંદાજ તે વખતે હાથની જરૂર અલાવો ના પડે એવી રીતે વિજ્ઞાન કરવા માંગો છો. જીવન ચાલુ છે, વિજ્ઞાન હેલ્પ કરે. વિજ્ઞાન અને એક આપણે દુઃખ ની વ્યાખ્યા મારે જાણવી છે. દુઃખ, દુઃખ અને આ વિજ્ઞાન આંતરવિજ્ઞાન છે. દાદાજી, એક દુઃખ કોને કહો? આપણું વિજ્ઞાન આંતરવિજ્ઞાન છે. કેવું છે? આંતરવિજ્ઞાન એનો એન્ડ જ નથી. આપણે દુઃખ, દુઃખ કોને કહો છો? દુઃખ એને જ કહેવામાં આવે છે. દુઃખ અને સુખ બંને કલ્પિત છે વસ્તુ, મૂળે કલ્પિત છે, પણ અસર થાય છે. માને છે કલ્પિત માનતો નથી, સત્ય જ માને છે. શ્રદ્ધા જ અને સત્ય છે કે આ દુઃખ છે. અને સુખની શ્રદ્ધા નહીં જાણે છે અને દુઃખની શ્રદ્ધા નહીં જાણે છે. દુઃખ માને છે અનુભવે છે. એટલે દુઃખ પોતાને મનને પસંદ ના આવે એ પસંદ અમેરિકામાં મને માળાઓ પહેરવા માંડ્યા. ગુરુ પૂર્ણિમા હતી તે સોનાની માળાઓ સોનાની લોકો પહેરવા માંડ્યા. પુષ્કળ છે આટલા તો પ્રશ્નો ઘણા થઈ ગયા. એ દિન પણ બેઠા દાદા ના દર્શન થયા રૂબરૂ આવ્યા હોય પોતા ને. એટલે પછી ત્યાંથી મુંબઈ આવી, મુંબઈ મોસારી આવ્યા સીધા. આવું વાતાવરણ બધા વાતાવરણ જોયું. પછી મને કહેશે પછી બધાને કહ્યું દાદા ની તબિયત ને મારે જાણવું પડશે બધું. નાડી થી જુદા રહેશે જીવી રહ્યા. અગિયાર કામ કલાક કલાક કામ કરવાથી જીવી રહ્યા હજી અજાયબ કહેવાય ને. પછી એને કહ્યું એને કહ્યું 55 વર્ષ કાય છે મુંબઈ ના થઈ આવવાના. સાચી વાત છે. મારું જે કામ હતું ને મારે પોતાના માટે કામ પૂરું થઈ ગયું. બીજું છે મેરે થયા કરે જે સુખ હું પામે છું એ જગત ના લોકો પામે એ જ મારો અત્યારે બિઝનેસ છે. વિતરાગ શું છે અને ફટફટીઓ વિતરાગ કેવું લોકો કે કઈ જાતના વિતરાગ ખટપટિયા મહાવીર ખટપટિયા નહોતા. હું તમને બોલાવું કે આવજો તમે તમારા દુઃખો જતા રહેશે સર્વસ્વ દુઃખ થશે. મહાવીર બીજું નથી ડખો બધો ખટપટ બધી જેને કઈ જ જોઈતું નથી વર્લ્ડમાં કોઈ ચીજ જેને કરતી નથી. વર્લ્ડ હાવ સોનું આપી દે કે શું હીરા આપે માહિત આપે કઈ જરૂર નથી. ધીરો વિચાર જેને આવતો નથી જે બંધન મુક્ત થયેલા છે પુરુષ. પછી બીજું શું છે પણ એટલું જ જગતનું કલ્યાણ થવું જોઈએ થવાનું છે. અને નવા રૂપિયા જગત હશે નવી જ રૂપે નવી ઢબ નવી રૂપ. મેં તો દેખીને કહ્યું છું શું થવાનું છે. દેખીને કહ્યું છે 2005 માં વર્લ્ડ નું હિન્દુસ્તાન કેન્દ્ર થઈ ગયું હશે 2005 માં. એવું 1971 માં લખેલું પુસ્તક ની અંદર લખેલું છે 1971 માં 2005 માં વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે ઇન્ડિયા. ઇન્ડિયા મારો દેશ છે એટલે નથી કહેતો જેમ છે તેમ વિતરાગ નથી કહું છું. ઇન્ડિયા મારે મારી આખી મારે કોઈ એવું ના હોય કે આ મારું વ્યવહાર થી કહેવાય વ્યવહાર થી કરું કરી રીતે કરી રીતે કયા સ્વરૂપે ભેદ છે એ ભેદ સમજાશે આપણને અને કયા સ્વરૂપે ભેદ નથી એ પણ સમજાશે. નહીં સમજાય અમે તો આ જ્ઞાન લીધા પછી સમજાય. માં આપણે પડ્યા, કેટલા જેવો વેપાર કર્યો આપણે, વર્તન મિથ્યાત મનન મિથ્યાત બધું એ જ ભેળું કરી. આ વાત આગળ જતા એમ સમજાયું કે આ માનવ સુખ ટપતું નથી, એટલે સાચું સુખ ખોલવા નીકળ્યા. એટલે દાદા મર્યાદા સાચું સુખ નો કઈ સ્વાદ આવ્યો, હવે શું થાય કરું, ભરેલા કોઠરા એનું શું કરવું, વિચારો ભર્યા માલ ખાલી કરવો એટલું જ રહ્યું તમારે, અને વિચારો માં પણ સમ્યક હોય, વર્તન માં સમ્યક, વર્તન માં નહીં આવતા હશે પણ વિચારો હોવું જોઈએ. વર્તન એ તો પ્રતિક્રિયા છે, શું છે પ્રતિક્રિયા, એમાં કઈ ન હોય તો મારે વાંધો નથી, પણ વિચારોમાં બીજી બીજી બધી બાબતમાં આ જ હોવું જોઈએ. શું કહ્યું, માલ નીકળી જ જવો છે, બોધર છે ના આવે. આ તો લોક નો દ્વેષ વેપાર કર્યો તેથી માર ખાતો, અને દાદા ને કયા પ્રમાણે વેપાર કર્યો એટલે આવું શું કહે છે, શું કહ્યું, તેથી શાસ્ત્રકારે કહ્યું કે લોકસંજ્ઞા થી સંસાર ઉભો રહ્યો છે, દુઃખદાયી છે, અને જ્ઞાની સંજ્ઞા થી મોક્ષ છે. જ્ઞાની સંજ્ઞા થી એમને જે સુખ નો માર્ગ બતાડ્યો તેનાથી મોક્ષ છે, અને લોક જે સુખ નો માર્ગ બતાડે છે દુઃખદાયી છે, અને ભટકવા માંડવા માંડે છે. અમુક ભાગ આજ્ઞા છે તો ખુલ્લો છે, એટલો એટલે આપડે ભાવ માલ કાઢવાનો છે, ભાવ એ બરાબર છે, સમાવી દેવાનો મેરેજ પેલો માલ ભરાય બરાબર, જગ્યા ખાલી થાય ને તો વેક્યુમ ભરે તો બીજો માલ ભરાય છે, શુદ્ધ માલ ભરાય ને, શુદ્ધ શુદ્ધ ભરાય ને એમ કે છે, શુદ્ધ ભરાય ને એમ, એટલે આ માલ ભરેલો છે ને તે હવે હરકત કરે છે, બીજી કશું દાદા નું જ્ઞાન નિરંતર સુખ વાર ભરેલો માલ હરકત કરે છે. હવે મનમાં એમ થાય કે બધું આ વેપાર ક્યાં કરી બેઠા, પણ હવે કરી બેઠા એ કરી બેઠા, એમ નીકળે તો લાગો જ રહે બરાબર છે. એ કે છે કે ભરેલો માલ જે છે એ બહુ મૂંઝારો કરે છે, મૂંઝારો કરે છે, સાચું માનીને જ ભરભર કર્યો, કેવું સાચું માનીને ભરભર, હા જુદું હતું તેને સાચું માની ભરભર કર્યો, હવે એને કાઢતી વખતે મૂંઝારો થાય ને બીજું થાય બરાબર, છતાં આપડે છે એને મૂંઝારો જુદા છે, મૂંઝારો જુદો આપડે જુદા બરાબર, એવું જુદા પણ તમને વર્તે છે કે મુજારો જુદો આપડે મુજારો જોઈ શકીએ છીએ આપડે, શું કહી જગત મુજાયા માં તમે આકાર હોય છે, તમે જોઈ શકો, તમે જુદા રહી શકો, એને આપડે સફોકેશન કહીએ છીએ, શું કહીએ છીએ, ડુંગરામાં થાય ડુંગરામાં એટલે શું, આ રૂમ માં જે બેઠા છીએ આપડે, આ સ્ટ્રોંગ રૂમ છે, શું છે સ્ટ્રોંગ રૂમ, અને બહાર જતે કેટલાક ઝઘડાખોર લોકો હોય, ઓ કરતા હોય, બારીઓ એવી હોય કે અનબ્રેકેબલ કાચની હોય, અને હો દેખાય આપણને, અને તમને મારી નાખીશું, તમને આમ કરીશું, પણ તમારે એક જ માનવું કે આપણે સ્ટ્રોંગ રૂમમાં બેઠા છે તે તમને એટલું કરવાનું કહીશું, એટલે એનો ટાઈમ થશે એટલે બધું પૂરું થશે, એ થાક છે તમે નહીં ખાકો બરોબર, મને આમ કેમ થાય છે એવું ના બોલું, બહાર છે તમને સર્ચ થયું હશે તમને કહેવાય, એ બહાર છે, સ્ટ્રોંગ પોતાની સ્ટ્રોંગ ની બહાર છે, બહાર છે, આ મૂંઝારો બહાર છે. મારે જતા રહ્યા, આજે મારે જતા રહ્યા, એ જ રસ્તો હું તમને આપું છું. હું તમને મારા રસ્તા અનુભવ ની બહાર નો એક પણ શબ્દ મેં તમને કહ્યો નથી. જે રસ્તે હું ગયો છું એ જ રસ્તા પર તમને ચડાવું છું, કારણ બિલકુલ સેફ થાય રસ્તો મેં જોયો આ કામ. જો સ્ત્રીઓ સાથે રહેવામાં, બહેના છોકરા સાથે રહેવામાં પણ સેફ થાય વારો અને આદર્શ માર્ગ મેં જોયો, એટલે જે રસ્તે હું ચાલ્યો તે રસ્તે ચલાવડો. પણ દાદા અનુભવે એમ સમજાય છે કે પાંચ આજ્ઞા જો સંપૂર્ણ વર્તન માં હોય તો આ મૂંઝારો પણ ઉડી જાય છે. આજ્ઞા આવવા દેતો નથી, એ વાત સાચી છે. કારણ કે આપણે જોવું છે ધામી બાજુ, હા ધામી બાજુ જોવું છે, ધામી બાજુ વસ્તુ જોવાની છે, જોનાર છીએ આપણે. કેમ જોતા નથી વસ્તી મોટી મોટી બસો જાય છે બે મારવાળી, શું થાય બસો બંધ કરી દો તો તમે યોજના કરેલી છે, તમે ટાઈમિંગ બાઈમ તમે ગોઠેલા છે, તે ફરે છે, કેલેન્ડર લખ્યું છે, બંધ થઈ જશે તે બધું. ત્યાં બધી તમારે જાણવું કે બસો જાય છે, એ છે ને આપણે છીએ. આપણને ના દેખાય વાંધો નથી, ના દેખાય વાંધો, પણ છે જ શું કારણ એને કે આપણે જાણીએ કે આપણી ગોઠવેલી છે આ બધો, તે બધો અંદર જાય છે બે માણી. જો એક માની હોતો દેખાતી દુનિયા શોધખોળ નતો પહેલા, મજા નથી આવતી ને. અત્યારે તો આ ઘાટ પણ જોવાની મજા આવે છે, ત્યાં શું નિકાલ પણ શું જોઈએ. ભગવાન મારી ને મોટો હતો પણ ફોલોઅર્સ વધારે હતા. સ્ટ્રોંગ રૂમ માં થઈને ગેરંટી આપું છું, વાર પણ નહીં વાંકો કરી શકે. આ બધું આખું લશ્કર પાસે ભરી ભરી થયું, વાર વાંકો નહીં કરે, મોટી બંદૂકો દેખાય તાકે. તમારે કરવાની જરૂર નથી, આપ જોયા જ કરવાની તાકાત આવે. એક વખત કિંમત બે ગયા હતા, તાકાત બે ગયા ગયા છે, એટલે તાકી લે વિશે રહી ગયા. કઈ જરૂર ઉભા થઈ જવાનું પછી, શું કરું નથી એમ કઈ ઉભા થઈ જાઓ. આપડે શું જરૂર છે, સ્ટ્રોંગ રૂમ છે દાદા એ જે બતાવ્યું છે, સ્ટ્રોંગ રૂમ બિલકુલ સંપૂર્ણ આવી જાવ તો વાઘ જતો રહે. તમે સ્ટ્રોંગ રૂમ માં નથી એવી રીતે તમને શંકા કરી દેવું, સ્ટ્રોંગ રૂમ માં જ છે. ખ્યાલ નહી રહેતો, શંકા નહીં પડતી, પણ ખ્યાલ નહીં રહેતો હું સ્ટ્રોંગ રૂમ માં છું. આપડે આવી ગણો આવી ગયો ના આવે કેવી રીતે આવે, હાઉ ઇઝ ઇટ પોસિબલ. બિકોઝ ઇટ હેપન્સ, ઇટ હેપન્સ. દાદા એ સ્ટ્રોંગ રૂમ માં નથી એવું આવે છે, ભ્રાંતિ કહેવાય. એ કે છે કે સ્ટ્રોંગ રૂમ માં નથી એવું આવે છે, એ વસ્તુ ભ્રાંતિ છે. જયંતિભાઈ સાંભળ જવા બરોબર બરાબર આ ચાપખો છે તમને બધા પૂછ્યું. એટલે આપડે સમજી જવાનું ઓવર લાઈટ પણ ત્યારે ઓળખો શું એ છૂટું છે આપણાથી આપણાથી એ છૂટું છે ઓવર લાઈટ પણ એને આપણે જોઈ શકીએ જોઈ શકાય તરીને બેઠા છે પોતે કે છે અમે તરીને બેઠા છે ગેરંટી થી કહીએ છીએ અને તરવાનો માર્ગ બન્યો છે તમને થોડી ખાતરી હતી તો હવે ખાતરી પૂરી કરી દઈએ શું કહ્યું ખાતરી પૂરી કરી